શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 9મો અધ્યાય 17 ભગવતી તુલસીનો પ્રાદુર્ભાવનો પ્રસંગ. ભગવાન નારાયણ કહે છે, નારદ, ધર્મધ્વજના પત્નીનું નામ માધવી હતું. તે રાજાની સાથે ગંધમાદન પર્વત પર સુંદર ઉપવનમાં આનંદ કરતી હતી. તે લાંબો સમય પસાર થઈ ગયો, પરંતુ તેમને સમયનું જ્ઞાન ન રહ્યું કે આટલા બધો દિવસો પસાર થઈ ગયા. પરંતુ ધર્મધ્વજ રાજાને જ્ઞાન થયું ત્યારે તેમણે હાસ્ય વિલાસથી અલગ થવાનું વિચાર્યું, પરંતુ માધવી હજી તૃપ્ત થઈ ન હતી. તેથી માધવીએ ગર્ભ ધારણ કર્યો અને કાર્તિક મહિનાની પૂનમના દિવસે તેણે કન્યાને જન્મ આપ્યો. કન્યાના જન્મ વખતે શુભ દિવસ, શુભ યોગ, શુભ ક્ષણ, શુભ લગ્ન અને શુભ ગ્રહોનો સંયોગ હતો. લક્ષ્મીના અંશરૂપી તે કન્યાનો જન્મ શુક્રવારના દિવસે થયો હતો. તે કન્યાનું મુખ શરદ પૂનમના ચંદ્ર જેવું હતું, આંખો શરદ ઋતુના કમળ જેવી હતી, ઓઠ પાકેલા ખીલોડા જેવા હતા અને મનને મુગ્ધ કરનારી તે કન્યાના હાથ અને પગના તળિયા લાલ હતા. તેની નાભિ ઊંડી હતી. શીતકાળમાં સુખ આપવા માટે તેનું અંગ ગરમ રહેતું હતું અને ઉષ્ણકાળમાં તેનું અંગ ઠંડુ રહેતું હતું. તેના શરીરનો વર્ણ શ્યામ હતો. સુંદર કેશવાળી, તેજસ્વી, વડની વડવાયો જેવા લાંબા કેશવાળી, પીળા ચંપાના પુષ્પના રંગ જેવી પ્રકાશથી અને સુંદર સ્ત્રીઓ કરતા પણ સુંદર તે કન્યાનું નામ તુલસી રાખવામાં આવ્યું. તે સાક્ષાત પ્રકૃતિ દેવી જેવી સુયોગ્ય હતી. બધા લોકોના રોકવા છતાં તે બદરી વનમાં તપ કરવા ચાલી ગઈ. ત્યાં રહીને તેણે કઠોર તપ કર્યું. તેની કામના એ હતી કે ભગવાન નારાયણ તેના સ્વામી બને. ગ્રીષ્મ ઋતુમાં તે પંચાગ્નિને તાપતી હતી અને ઠંડીના દિવસોમાં પાણીમાં રહીને તે તપ કરતી હતી. વર્ષાકાળમાં તે આસન પર બેસીને વર્ષાની ધારાઓ તે સહજ રીતે સહતી હતી. હજારો વર્ષો સુધી તેણે ફળજળનો આહાર લઈ તપ કર્યું. પછી હજારો વર્ષો સુધી તેણે સૂકા પાંદડા ખાઈને તપ કર્યું. ત્યારબાદ હજારો વર્ષો સુધી તેણે માત્ર વાયુના આધારે પ્રાણ ટકાવી રાખ્યા. આવી કઠોર તપસ્યાથી તેનું શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું હતું. ત્યાર પછી તે બિલકુલ નિરાહાર રહી, જેના તેના તપથી પ્રસન્ન થઈ. બ્રહ્માજી બદ્રીવનમાં આવ્યા. હંસ પર બેઠેલા ચતુર્મુખ બ્રહ્માને જોઈને તુલસીએ પ્રણામ કર્યા. ત્યારે બ્રહ્માજીએ તેને કહ્યું. બ્રહ્માજી બોલ્યા, તુલસી, તારી ઈચ્છા હોય તે વરદાન માગ. ભગવાન શ્રી હરિની ભક્તિ, તેમની દાસી બનવાનું અથવા અજર અમર થવાનું જે પણ વરદાન માગવાની ઈચ્છા હોય તે આપવા હું તૈયાર છું. તુલસીએ કહ્યું, પિતામાં, આપ સર્વજ્ઞ છો, છતાં મારા મનમાં જે અભિલાષા છે તે હું કહું છું. હવે આપની સામે મને કોઈ સંકોચ નથી. પૂર્વ જન્મમાં હું તુલસી નામની ગોપી હતી. હું ગોલોકમાં રહેતી હતી. મારા સૌભાગ્યથી હું કૃષ્ણની પ્રિયા, તેમની અનુચરી, તેમની અર્ધાંગિની તથા તેમની પ્રિય પ્રેમિકા હતી. તે પ્રભુ ગોવિંદ સાથે હું હાસ્ય વિલાસમાં રત રહેતી હતી. તે પરમ સુખથી મને તૃપ્તિ થઈ ન હતી. દરમિયાન એક દિવસ રાસના અધિષ્ઠાત્રી ભગવતી રાધાએ રાસ મંડળમાં આવીને ક્રોધપૂર્વક મને શ્રાપ આપી દીધો કે તું મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થા. ત્યારે ભગવાન ગોવિંદે મને કહ્યું, દેવી, તું ભારત ખંડમાં રહીને તપસ્યા કર. ત્યાં બ્રહ્માજીના વરદાનથી તું મારા જ હંસ ચતુર્ભુજ શ્રી વિષ્ણુને પતિ રૂપે પ્રાપ્ત કરીશ. આ પ્રમાણે કહીને દેવેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા. ગુરુદેવ, મેં મારું તે શરીર છોડી દીધું અને આ પૃથ્વી પર ઉત્પન્ન થઈ છું. સુંદર અને શાંત સ્વરૂપ ભગવાન નારાયણ તે સમયે મારા પતિ હતા. તેમને જ હું પતિ રૂપે પ્રાપ્ત કરવા ઈચ્છું છું. આપ મારી અભિલાષા પૂરી કરવા કૃપા કરો. બ્રહ્માજી બોલ્યા, ભગવાન શ્રી કૃષ્ણના અંગથી પ્રગટ એક સુદામા ગોપ પણ અત્યારે રાધિકાના શ્રાપથી ભારત ખંડમાં અવતર્યો છે. તે પરમ તેજસ્વી ગોપ સાક્ષાત ભગવાન કૃષ્ણનો, શ્રીકૃષ્ણનો અંશ છે. શ્રાપવશ તે દનુકુળમાં શંખચૂડ નામે ઉત્પન્ન થયો છે. રૂપ અને ગુણમાં તેના જેવો બીજો કોઈ પુરુષ નથી. તે અત્યારે સમુદ્રમાં રહે છે. ભગવાન શ્રી કૃષ્ણનો અંશ હોવાથી તેને પૂર્વ જન્મનું સ્મરણ છે. સુંદરી, તું પણ પૂર્વ જન્મની બધી વાતો જાણે છે. આ જન્મમાં તે શ્રી કૃષ્ણનો અંશ સુદામા તારો પતિ થશે. ત્યાર પછી ભગવાન નારાયણ તને પતિ રૂપે પ્રાપ્ત થશે. તેમની લીલાને આધીન તે જ તને શ્રાપ આપશે. તેથી તારી કળાથી ભારતખંડમાં તું વૃક્ષ બનીને સમસ્ત જગતને પાવન કરીશ. બધા જ પુષ્પમાં તું મુખ્ય બનીશ. તારા વિના પૂજા નિષ્ફળ થશે. વૃંદાવનમાં વૃક્ષ રૂપે તને લોકો વૃંદાવની કહેશે. તારા પાનથી ગોપ ગોપીઓ ભગવાન વિષ્ણુની પૂજા કરશે. તમારા વરદાનના પ્રભાવથી વૃક્ષોની અધિષ્ઠાત્રી બનીને ગોપ રૂપે બિરાજનાર ભગવાન શ્રી કૃષ્ણ સાથે સ્વેચ્છાપૂર્વક નિરંતર આનંદ કરીશ. નારદ, બ્રહ્માજીની આ અટળ વાણી સાંભળીને તુલસીને અપાર હર્ષ થયો. તે આનંદિત થઈ તે બ્રહ્માજીને પ્રણામ કરીને કહેવા લાગી. તુલસીએ કહ્યું, પિતામહ, હું બિલકુલ સાચી વાત કહું છું કે બે ભુજાવાળા શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવાની મારી જેવી ઈચ્છા છે તેવી ઈચ્છા ચતુર્ભુજ વિષ્ણુ માટે નથી. પરંતુ તે ગોવિંદની આજ્ઞાથી જ હું ચતુર્ભુજ શ્રી હરિ માટે પ્રાર્થના કરું છું. ખરેખર તે ગોવિંદ મારા માટે પરમ દુર્લભ થઈ ગયેલ છે. ભગવાન, આપ એવી કૃપા કરો કે તે જ ગોવિંદને હું પુનઃ પ્રાપ્ત કરી શકું. સાથે સાથે મને રાધાના ભયથી ભયમાંથી પણ મુક્ત કરો. બ્રહ્માજી બોલ્યા, દેવી, હું તમને ભગવતી રાધાના ષોડશાક્ષર મંત્રનો ઉપદેશ આપું છું. તું તે મંત્રને હૃદયમાં રાખ. મારા વરદાનના પ્રભાવથી હવે તું રાધાને પ્રાણ જેવી પ્રિય બની જઈશ. સુંદરી, તું ભગવાન ગોવિંદને પણ રાધા જેવી પ્રિય બનીશ. મુને, આ પ્રમાણે કહીને વિધાતા બ્રહ્માજીએ તુલસીને રાધાનો ષોડશાક્ષર મંત્ર આપ્યો. તે ઉપરાંત સ્ત્રોત્ર, કવચ તથા પૂજા અને તથા અનુષ્ઠાનનો સંપૂર્ણ વિધિ કહ્યો. ત્યાર પછી તુલસીએ ભગવતી રાધાની ઉપાસના કરી અને તેમની કૃપાથી તે રાધાજી જેવા જ સિદ્ધ થઈ ગયા. મંત્રના પ્રભાવથી બ્રહ્માજીએ કહ્યું હતું બરાબર તેવું જ ફળ તુલસીને પ્રાપ્ત થયું. તપસ્યાનું કષ્ટ તેના આનંદમાં ઓગળી ગયું, કારણ કે ફળ સિદ્ધ થઈ જવાથી મનુષ્યનું દુઃખ જ શ્રેષ્ઠ સુખમાં ફેરવાઈ જાય છે. અધ્યાય 17 સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રી અંબે માત કી જય.